શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 3 અધ્યાય 67 શ્રી કૃષ્ણ સંબંધી વિવિધ મંત્રો તથા વ્યાસ સંબંધી મંત્રની અનુષ્ઠાન વિધિ. શ્રી સનતકુમારજી કહે છે, હે મુનીશ્વર, હવે શ્રી કૃષ્ણ સંબંધી મંત્રોના ભેદ કહું છું. જેમની આરાધના કરીને મનુષ્ય પોતાનું અભિષ્ટ સિદ્ધ કરી લે છે. દશાક્ષર મંત્રના 3 નૂતન ભેદ છે, હરીમ શ્રીમ ક્લીમ. આ ત્રણેય બીજોની સાથે ગોપીજન વલ્લભભાઈ સ્વાહા પ્રથમ ભેદ છે, શ્રીમ હરીમ ક્લીમ. આ ક્રમથી બીજ જોડવાથી બીજો ભેદ થાય છે, ક્લીમ હરીમ શ્રીમ. આ ક્રમથી બીજ મંત્ર જોડવાથી ત્રીજો ભેદ બને છે, એના નારદ ઋષિ અને ગાયત્રી છંદ છે. તથા મનુષ્યની સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા ગોવિંદ શ્રીકૃષ્ણના દેવતા છે. આ ત્રણેય મંત્રોનો અંગન્યાસ પૂર્વત ચક્રો દ્વારા કરવો જોઈએ. ત્યાર પછી કિરીટ મંત્રથી વ્યાપક ન્યાસ કરવો, પછી સુદર્શન મંત્રથી દિગ્બંધન કરે. આદિ મંત્રમાં 20 અક્ષરવાળા મંત્રની જેમ ધ્યાન પૂજન વગેરે કરે. દ્વિતીય મંત્રમાં દશાક્ષર મંત્રને માટે કહ્યા પ્રમાણે ધ્યાન પૂજન વગેરેનો આશ્રય લેવો. તૃતીય મંત્રમાં વિદ્વાન પુરુષ એકાગ્રચિત થઈને શ્રી હરિનું આ પ્રમાણે ધ્યાન કરે. ભગવાન પોતાની 6 ભુજાઓમાં ક્રમશઃ શંખ ચક્ર ધનુષ બાણ પાસ તથા અંકુશ ધારણ કરે છે અને બાકીની 2 ભુજાઓમાં વેણું લઈને વગાડી રહ્યા છે. તેમનો વર્ણ લાલ છે, તે શ્રીકૃષ્ણ સાક્ષાત સૂર્યરૂપે પ્રકાશિત થાય છે. આ પ્રમાણે ધ્યાન કરીને બુદ્ધિમાન પુરુષ 500,000 જપ કરે અને ઘી સાથે ખીરની દશાંશ આહુતિ આપે. આ પ્રમાણે મંત્ર સિદ્ધ થઈ ગયા પછી મંત્રોપાસક પુરુષ તેના દ્વારા પૂર્વત સકામ પ્રયોગ કરી શકે છે. શ્રીમ હ્રીમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય સ્વાહા આ 12 અક્ષરનો મંત્ર છે. એમાં બ્રહ્મા ઋષિ, ગાયત્રી છંદ અને શ્રીકૃષ્ણ દેવતા છે. અલગ અલગ 3 બીજો તથા 3-4 અને 3-4 તથા 2 મંત્રાક્ષરોથી ષડંગ ન્યાસ કરે. 20 અક્ષરવાળા મંત્રની જેમ આનું પણ ધ્યાન, હોમ અને પૂજન વગેરે કરવું જોઈએ. આ મંત્ર સંપૂર્ણ કામનાઓ આપનારો છે. દશાક્ષર મંત્ર ગોપીજન વલ્લભભાઈ સ્વાહાના પહેલા શ્રીમ હ્રીમ ક્લીમ તથા અંતમાં ક્લીમ હ્રીમ શ્રીમ જોડવાથી 16 મંત્ર બને છે. એ જ પ્રમાણે માત્ર આદિમાં જ શ્રીમ જોડવાથી 12 અક્ષરોનો મંત્ર થાય છે. પૂર્વોક્ત ચક્રો દ્વારા આનો અંગન્યાસ કરે, પછી ભગવાનનું ધ્યાન કરીને 10,00,000 જપ કરવા અને ઘીનો દશાંશ હોમ કરે. આમ કરવાથી આ બંને મંત્રરાજ સિદ્ધ થઈ જાય છે. સિદ્ધ થઈ જતાં તે મનુષ્યોને માટે સંપૂર્ણ કામનાઓ, સમસ્ત સંપદાઓ તથા સૌભાગ્ય આપનારો છે. અષ્ટાક્ષર મંત્રના અંતમાં ક્લીમ જોડી દેવામાં આવે તો તે પુત્ર તથા ધન આપે છે. આ મંત્રના નારદ ઋષિ ગાયત્રી છંદ અને શ્રીકૃષ્ણ દેવતા છે. ક્લીમ બીજ છે અને સ્વાહા શક્તિ છે. છદીર્ઘ સ્વરોથી યુક્ત બીજ મંત્ર દ્વારા ષડંગ ન્યાસ કરે. ડાબા હાથમાં ખીર અને જમણા હાથમાં માખણ લઈને દિગંબર ગોપીપુત્ર શ્રીકૃષ્ણ મારી રક્ષા કરે. આ પ્રમાણે ધ્યાન કરીને 32,00,000 મંત્ર જપે અને પ્રજ્વલિત અગ્નિમાં મિશ્રી મિલાવેલી ખીરથી દશાંશ આહુતિ આપે. ત્યાર પછી પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર અષ્ટ દશાક્ષર મંત્રની જેમ પૂજન કરે. કમળાસન પર બિરાજેલા શ્રીકૃષ્ણની પૂજા કરીને તેમના મુખારવિંદમાં ખીર, પાકેલા કેળા, દહીં અને તાજું કાઢેલું માખણ આપીને તર્પણ કરવું. પુત્રની ઈચ્છા રાખનાર પુરુષ જો આ પ્રમાણે તર્પણ કરે તો તે વર્ષભરમાં પુત્ર પ્રાપ્ત કરી લે છે. તે જે વસ્તુની ઈચ્છા કરે છે તે બધી તેને તર્પણથી જ પ્રાપ્ત થઈ જાય છે. વાક એમ કામ ક્લીમ એ વિભક્તિ અંત કૃષ્ણ શબ્દ એટલે કે કૃષ્ણાય, ત્યાર પછી માયા હરીમ, ત્યાર પછી ગોવિંદાય, પછી રમા શ્રીમ, ત્યાર પછી દશાક્ષર મંત્ર ગોપીજન વલ્લભાય સ્વાહા ઉદ્ઘૃત કરે, પછી હ અને સ આ બંને ઓકાર અને વિસર્ગથી સંયુક્ત થઈને અંતમાં જોડાઈ જાય તો એમ ક્લીમ કૃષ્ણાય હ્રીમ ગોવિંદાય શ્રીમ ગોપીજન વલ્લભાય સ્વાહા હંસો 22 અક્ષરનો મંત્ર છે, જે વાગીશત્વ પ્રદાન કરનારો છે. એના નારદ ઋષિ ક્લીમ બીજ એમ શક્તિ છે. વિદ્યા પ્રાપ્તિ માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. આનું ધ્યાન આ પ્રમાણે છે, જે વામ ભાગના ઉપરવાળા હાથોમાં ઉત્તમ વિદ્યાપુસ્તક અને જમણા ભાગના ઉપરવાળા હાથમાં સ્ફટિક મણીની માતૃકામય અક્ષમાળા ધારણ કરે છે. એ જ પ્રમાણે નીચેના બંને હાથ શબ્દ બ્રહ્મમય વાંસળી લઈને વગાડે છે. જેમના શ્રીઅંગોમાં ગાયત્રી છંદમય પિતાંબર સુશોભિત છે, જે શ્યામવર્ણ કોમળ કાંતિમાન મયુરપીચ્છનો મુગટ ધારણ કરનારા સર્વજ્ઞ તથા મુનિવરો દ્વારા સેવિત છે, તે શ્રીકૃષ્ણનું ચિંતન કરે. આ પ્રમાણે લીલા કરનારા ભુવનેશ્વર શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને 400,000 મંત્રોના જપ કરવા અને ખાખરાના ફૂલોની દશાંશ આહુતિ આપીને મંત્રોપાસક 20 અક્ષરવાળા મંત્રને માટે કહેલા વિધાન અનુસાર પૂજન કરે. આ પ્રમાણે જે મંત્રની ઉપાસના કરે છે તે વાગીશ્વર થઈ જાય છે. તેના મુખેથી જોયા વિના જ ગંગાની લહેરોની જેમ સ્વતઃ શાસ્ત્રો પ્રસ્તુત થઈ જાય છે. ઓમ કૃષ્ણ કૃષ્ણ મહાકૃષ્ણ સર્વજ્ઞ ત્વમ પ્રસિદ્ધ મે રમા રમણ વિદ્યેશ વિદ્યામાસુ પરેચ્છ મે. હે કૃષ્ણ, અર્થાત હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે મહાકૃષ્ણ, તમે સર્વજ્ઞ છો, મારા પર પ્રસન્ન થાઓ. હે રમારમણ, હે વિદ્યેશ વિદ્યેશ્વર, મને શીઘ્ર વિદ્યા આપો. આ 33 અક્ષરોવાળો મંત્ર છે. એના નારદ ઋષિ, અનુષ્ટુપ છંદ અને શ્રીકૃષ્ણ દેવતા છે. મંત્રના ચારે ચરણો અને સંપૂર્ણ મંત્રથી પંચાંગ ન્યાસ કરીને શ્રીહરિનું ધ્યાન કરવું. ધ્યાન દિવ્યો ધાને વિવશ્વત પ્રતિમમણિમય મંડપે યોગપીઠે મધ્યે યહ સર્વ વેદાંતમય સુરતરોહો સન્નિવિષ્ટો મુકુંદઃ. વૈદેહી કલ્પદ્રુરૂપેહી શિખરિષત સમાલંબિકે કોશેશ્વત તુરુભિ ન્યારેક સ્તર્કેહી પુરાણેહી સ્મૃતિ ભિર્ભિવૃતસ્તા દશશ્વામરાધ્યેહી દધાદ્વી ભ્રતકરાગ્રેર અપિ દર મુરલી પુષ્પ બાણે બાણે ક્ષુ ચાપા નક્ષ સ્પૃક પૂર્ણકુંભો સ્મર લલિત વપુર્દિવ્ય ભૂષા અંગરાગ વ્યાખ્યાયામ વામે વિતન્વન સ્ફુટરુ ચિરપદો વેણુના વિશ્વમાત્રે શબ્દ બ્રહ્મોદ ભવેન શ્રિયમ અરુણ અરુ ચિરવલ્લી ચિરવલ્લવી વલ્લભો ન. નારદ પુરાણ પૂર્વ ભાગ 3 અધ્યાય 81 એના 34-35 શ્લોક સંખ્યા. અર્થાત એક દિવ્ય ઉદ્યાન છે, તેની અંદર સૂર્ય જેવો પ્રકાશમાન મણિમય મંડપ છે. ત્યાં સર્વ વેદાંતમય કલ્પવૃક્ષની નીચે યોગપીઠ નામક દિવ્ય સિંહાસન છે, જેના મધ્યભાગમાં ભગવાન મુકુંદ વિરાજમાન છે. કલ્પવૃક્ષરૂપી 4 વેદ જેના કોષ 100 પર્વતોને સહારો આપનારો છે તે તેમને ઘેરીને સ્થિત છે. છત્ર ચામર વગેરે રૂપે સુશોભિત ન્યાય તર્ક પુરાણ તથા સ્મૃતિઓથી ભગવાન આવૃત છે. તેઓ પોતાના હાથોના અગ્રભાગમાં શંખ વાંસળી પુષ્પમય બાણ અને શેરડીનું ધનુષ્ય ધારણ કરે છે. અક્ષમાળાને ભરેલા 2 કળશ તેમણે હાથોમાં લીધા છે. તેમના દિવ્ય વિગ્રહ કામદેવથી વધારે મનોહર છે. તેઓ દિવ્ય આભૂષણ તથા દિવ્ય અંગરાગ ધારણ કરે છે. શબ્દ બ્રહ્મથી પ્રગટ થયેલી તથા ડાબા હાથમાં રાખેલી વાંસળી દ્વારા સ્પષ્ટ અને રુધિરપદનું ઉચ્ચારણ કરતા રહીને વિશ્વમાત્રામાં વિશદ વ્યાખ્યાનો વિસ્તાર કરે છે. તેમની અંગકાંતિ અરુણવર્ણની છે. એવા ગોપીવલ્લભ શ્રીકૃષ્ણ મને લક્ષ્મી પ્રદાન કરે. આ પ્રમાણે ધ્યાન કરીને 1,00,000 જપ કરવા અને ખીરથી દશાંશ આહુતિ આપી મંત્રજ્ઞ પુરુષ આમનું પૂજન વગેરે અષ્ટાદશાક્ષર મંત્રની જેમ જ કરે. ઓમ નમો ભગવતે નંદપુત્રાય આનંદ વપુષે ગોપીજન વલ્લભાય સ્વાહા. આ 28 અક્ષરોનો મંત્ર છે, જે સંપૂર્ણ અભિષ્ટ કામનાઓને પૂરી કરનારો છે. નંદપુત્રાય શ્યામલાંગાય બાલવપુષે કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા. આ 32 અક્ષરોનો મંત્ર છે. આ બંને મંત્રોના નારદ ઋષિ છે. પહેલાનો ઉષ્ણિક અને બીજાનો અનુષ્ટુપ છંદ છે. દેવતા નંદનંદન શ્રીકૃષ્ણ છે. સમસ્ત કામનાઓની પ્રાપ્તિને માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. ચક્રો દ્વારા પંચાંગ ન્યાસ કરે તથા હૃદયાદિ અંગો ઇન્દ્રાદિ દિક્પાલો અને તેમના આયુધો સહિત ભગવાનની પૂજા કરવી જોઈએ. પછી ધ્યાન કરીને 1,00,000 મંત્ર જપ અને ખીરથી દશાંશ હવન કરે. આ સિદ્ધ મંત્રો દ્વારા મંત્રોપાસક પોતાના અભિષ્ટને સિદ્ધ કરી લે છે. લીલા દંડ ગોપીજન સંસક્ત દો દંડ બાલરૂપ મેઘશ્યામ ભગવાન વિષ્ણુ સ્વાહા. આ 29 અક્ષરોનો મંત્ર છે. એના નારદ ઋષિ, અનુષ્ટુપ છંદ અને લીલાદંડ હરિ દેવતા છે. 14, 4, 4, 3 તથા 4 મંત્રાક્ષરો દ્વારા ક્રમશઃ પંચાંગ ન્યાસ કરે. ધ્યાન. સમ્મોહયશ્વ નિજવામ કરસ્થલીલા દંડેન ગોપયુવતી પરસુંદરીશ્વ દિશ્યાંજ પ્રિય સખા સંગ દક્ષ હસ્તો દેવ શ્રિયમ નિહત કંસ ઉરુક્રમો નહ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 3 અધ્યાય 81 શ્લોક સંખ્યા 55. અર્થાત જે પોતાના ડાબા હાથમાં રાખેલા લીલા દંડથી જાત જાતની રમતો દેખાડીને પરમ સુંદરી ગોપાંગનાઓના મનને મોહી લે છે, જેમનો જમણો હાથ પ્રિય સખાના કભા પર છે, તે કંસ વિનાશક પરાક્રમી ભગવાન શ્રીકૃષ્ણ મને લક્ષ્મી પ્રદાન કરે. આ પ્રમાણે ધ્યાન કરીને 1,00,000 જપ અને ઘી ખાંડ તથા મધથી મિશ્રિત તલ આ ભાતથી દશાંશ હોમ કરે. ત્યાર પછી પૂર્વોક્ત પીઠ પર અંગ દિક્પાલ તથા આયુધો સહિત શ્રીહરિનું પૂજન કરે. જે દરરોજ આદરપૂર્વક લીલાદંડ હરિની આરાધના કરે છે તે સંપૂર્ણ લોક દ્વારા પૂજાય છે અને તેના ઘરમાં લક્ષ્મીનો સ્થિર નિવાસ રહે છે. સદ્ય ઓ પર સ્થિત સ્મૃતિ ગ અર્થાત ગો કેશવ અ એટલે યુક્ત તોય વ અર્થાત વ ધરાયુગ લલ ભાઈ અગ્નિવલ્લભા સ્વાહા. આ ગોવલ્લભાઈ સ્વાહા મંત્ર 7 અક્ષરોનો છે અને સંપૂર્ણ સિદ્ધિઓને આપનારો છે. એના નારદ ઋષિ ઉષ્ણિક છંદ તથા ગોવલ્લભ શ્રીકૃષ્ણ દેવતા છે. પૂર્વત ચક્ર મંત્રો દ્વારા પંચાંગ ન્યાસ કરે. ધ્યાન. ધ્યેયો હરિહિ સ કપિલા ગણ મધ્ય સંસ્થતા આહવયન દધદ દક્ષિણ દોહો સ્થવેણું પાસમ સયષ્ઠિમ પરત્ર પયોદ નીલહ પિતાંબરો અહી રિપુ પિચ્છ કૃતાવંત સહ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 81 ભાગ 3 અધ્યાય 81 શ્લોક સંખ્યા 60. અર્થાત જે કપિલા ગાયોની મધ્યે ઊભા રહીને તેમને બોલાવે છે ડાબા હાથમાં વાસળી અને જમણા હાથમાં રસી અને લાકડી છે, જેમને અંગ કાંતિ મેઘ જેવી શ્યામ છે, જે પિત્ત વસ્ત્ર અને મોર પંખનો મુગટ ધારણ કરે છે, તે શ્યામ સુંદર શ્રી હરિનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાન પછી 7,00,000 મંત્ર જાપ અને ગાયના દૂધથી દશાંશ હવન કરે. પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર પૂજન કરવું. અંગો દ્વારા પ્રથમ આવરણ થાય છે. બીજા આવરણમાં સુવર્ણ પિંગલા, ગૌર પિંગલા, રક્ત પિંગલા, ગુડ પિંગલા, વભ્રુવર્ણા, ઉત્તમા કપિલા, ચતુષ્ક પિંગલા તથા શુભ અને ઉત્તમ પિત પિંગલા, આ 8 ગાયોના સમુદાયની પૂજા કરીને ત્રીજા અને ચોથા આવરણમાં ઇન્દ્રાદિ દિક્પાલો તથા વજ્ર વગેરે આયુધોની પૂજા કરે. ઉપરોક્ત ગાયના 8 પ્રકાર છે, સુવર્ણ પિંગલા વગેરે જે ઉપર કીધા એ પણ અલગ અલગ ગાયોના 8 પ્રકાર. આ પ્રમાણે પૂજન કરીને મંત્ર સિદ્ધ કરી લીધા પછી મંત્રજ્ઞ પુરુષ તેમના દ્વારા કામના પૂર્તિને માટે પ્રયોગ કરે. જે દરરોજ ગાયના દૂધથી 108 આહુતિ આપે છે તે 15 દિવસમાં જ ગો સમુદાય સહિત મુક્ત થઈ જાય છે. દક્ષાક્ષર મંત્રમાં પણ આ જ વિધિ છે. ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય આ દ્વાદશાક્ષર મંત્ર છે. આમાં ઋષિ નારદ છે, ગાયત્રી છંદ છે અને ગોવિંદ દેવતા છે. 1, 2, 4, 5 અક્ષરો તથા સંપૂર્ણ મંત્રથી પંચાંગ ન્યાસ કરે. ધ્યાન. ધ્યાયેત કલ્પદ્રુમુલા મૂલ આશ્રિત મણિ વિલસ દિવ્ય સિંહાસનસ્થમ મેઘશ્યામમ પિશકાંગ પિશંગ શુક મતિશુભંગમ શંખવેત્રે કરાભ્યામ બિભ્રાણમ ગો સહસ્ત્રે સહસ્ત્રૈનવૃત વૃતમ મરપતિમ પ્રોઢ હસ્તેક કુંભ પ્રયોશ્ચ ત પ્રશ્ચોત તત શોધધારા સ્ન પિતમ બિનવામ ભોજ પત્રાભજ પત્રાભ નેત્રમ. અર્થાત દિવ્ય કલ્પવૃક્ષની નીચે મૂળ ભાગની સમીપ નાના પ્રકારના મણિઓથી સુશોભિત દિવ્ય સિંહાસન પર ભગવાન શ્રીકૃષ્ણ વિરાજી રહ્યા છે. તેમની અંગકાંતિ મેઘ જેવી શ્યામ છે, તેઓ પિતાંબર ધારણ કરવાથી અત્યંત સુંદર લાગી રહ્યા છે. પોતાના બે હાથમાં શંખ અને છડી છે. હજારો ગાયો તેમની ચારે બાજુ ઊભી છે. તેઓ સંપૂર્ણ દેવતાઓના પ્રતિપાલક છે. એક પ્રૌઢ વ્યક્તિના હાથોમાં એક કળશ છે, તેમાંથી અમૃતની ધારા પડી રહી છે અને તેનાથી ભગવાન સ્નાન કરી રહ્યા છે. તેમના નેત્ર વિકસિત કમળદળ જેવા વિશાળ અને સુંદર છે. આવા શ્રી હરિનું ધ્યાન કરવું જોઈએ. ત્યારબાદ 12 લાખ મંત્રોના જપ કરવા પછી ગાયના દૂધથી દશાંશ હોમ કરીને પૂર્વવત ગૌશાળામાં સ્થિત ભગવાનનું પૂજન કરે અથવા પ્રતિમા વગેરેમાં પણ પૂજા કરી શકાય છે. પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિ નિર્માણ કરીને તેમાં ભગવાનનું આહ્વાન કરે. ત્યાર પછી પ્રથમ ગુરુદેવની પૂજા કરીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે. ભગવાનના પશ્ચિમ ભાગમાં રૂકમણી અને સત્યભામાની સામે ઇન્દ્રની તથા પાછળના ભાગમાં સુરભીદેવીની પૂજા કરીને કેશરોમાં અંગ પૂજા કરે. પછી 8 પાખડીઓમાં કાલિંદી વગેરે 8 પટરાણીઓની પૂજા કરીને પીઠના ખૂણાઓમાં કિંકિણી અને દામડે રસ્સીની અર્ચના કરવી. પુષ્ઠભાગમાં વેણુની તથા સમ્મુખ શ્રીવત્સ અને કૌસ્તુભની પૂજા કરે. 8 દિશાઓમાં સ્થિત પાંચજન્ય ગદા ચક્ર વસુદેવ દેવકી નંદગોપ યશોદા તથા ગાયો અને ગોવાળો સહિત ગોપીઓ આ બધાની પૂજા કરવી. તેમના બાહ્ય ભાગમાં ઇન્દ્રાદિ દિક્પાલ તથા તેમના પણ બાહ્ય ભાગમાં વજ્ર વગેરે આયુધ છે. પછી પૂર્વ વગેરે દિશાઓમાં ક્રમશઃ અહીંયા દામ એટલે રસ્સી જે ઉપર કિંકણીની વાત કહી, યશોદા મૈયાએ રસ્સીથી તેમને બાંધ્યા હતા તેથી કમરમાં કિંકણીની સાથે દામ રસ્સીની પૂજાનું વિધાન છે. આ બધાની તેમના બાહ્ય ભાગમાં ઇન્દ્રાદિ દિક્પાલો તેમના પણ બાહ્ય ભાગમાં વજ્ર વગેરે આયુધ છે. પછી પૂર્વ વગેરે દિશાઓમાં ક્રમશઃ કુમુદ કુમુદાક્ષ પુંડરિક વામન શંકુકર્ણ સર્વનેત્ર સુમુખ તથા સપ્રતિષ્ઠિત આ દિગ્ગજોનું પૂજન કરીને વિશ્વક્સેન તથા આત્માનું પૂજન કરવું જોઈએ. જે મનુષ્ય 1 અથવા 3 સમય શ્રી ગોવિંદનું પૂજન કરે છે તે દીર્ઘજીવી નિર્ભય તથા ધનધાન્યનો સ્વામી થાય છે. સદ્ય એટલે કે ઓ સહિત સ્મૃતિ અર્થાત ગો, સ્મૃતિ એટલે ગ અર્થાત ગો, જમણો કાન ઉ, યુક્ત ચક્રી ક અર્થાત કુ, ધરા એટલે લ, આ અક્ષરો પછી નાથાય પદ અને અંતમાં હૃદયાય નમઃ. આ ગોકુલ નાથાય નમઃ મહામંત્ર 8 અક્ષરોનો છે. આવા બ્રહ્મા ઋષિ, આના બ્રહ્મા ઋષિ ગાયત્રી છંદ તથા શ્રીકૃષ્ણ દેવતા છે. આના 2-2 અક્ષરો તથા પૂરા મંત્રથી પંચાંગ ન્યાસ કરે તેનું ધ્યાન. પંચવર્ષ મતિ લોલ મગ્ને મંગને ધાવમાન મતિ ચ ચંચલે ક્ષણમ કિંકિણી બલહાર નુપુરેહી રંજિતમ નમત ગોપ બાલકમ. 80મો શ્લોક છે અધ્યાયનો. અર્થાત બાલ ગોપાલની 5 વર્ષની અવસ્થા છે. તેઓ અત્યંત ચપળ ગતિથી આંગણામાં દોડી રહ્યા છે. તેમના નેત્ર પણ બહુ ચંચળ છે. કિંકિણી એટલે કંદોર, કિંકિણી અર્થાત કંદોરો, વલય કંકણ હાર અને નુપુર, કિંકિણી કંદોરો વલય એટલે કંકણ હાર અને નુપુર વગેરે આભૂષણો વિભિન્ન અંગોની શોભા વધારી રહ્યા છે. એવા સુંદર બાલ ગોપાલને નમસ્કાર કરો. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસક 8 લાખ જપ અને પલાશ એટલે ખાખરાની સમિધાઓથી અથવા ખીરથી દશાંશવન કરે. પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિનો સંકલ્પ કરીને તેમાં સાધક સ્થિરચિત થઈને ભગવાન શ્રીકૃષ્ણનું આહ્વાન અને પૂજન કરે. ચારે દિશાઓમાં જે કેસર છે તેમાં અંગોની પૂજા કરે. પછી દિશાઓમાં વાસુદેવી બલભદ્ર પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધનું તથા ખૂણાઓમાં રૂકમણી સત્યભામા લક્ષ્મણ અને જાંબતીનું પૂજન કરે. એમના બાહ્ય ભાગોમાં લોકપાલો નાયુધોની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે કરવાથી મંત્ર સિદ્ધ થઈ જાય છે. તાર એટલે કે ઓમ, શ્રી એટલે શ્રીમ, ભુવના એટલે કે હ્રીમ, કામ એટલે ક્લીમ, એ વિભક્તિ અંત શ્રીકૃષ્ણ શબ્દ અર્થાત શ્રીકૃષ્ણાય, એ જ પ્રમાણે ગોવિંદ પદ એટલે ગોવિંદાય, પછી ગોપીજન વલ્લભભાઈ, ત્યાર પછી 3 પદમાં એટલે કે શ્રીમ શ્રીમ શ્રીમ, આ ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રીકૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય શ્રીમ શ્રીમ શ્રીમ 23 અક્ષરનો મંત્ર છે. એના ઋષિ વગેરે ઉપર મુજબ છે. સિદ્ધ ગોપાલનું સ્મરણ કરવું જોઈએ. ધ્યાન. માધવી મંડ પાસીનો ગરુડે નાભી પાલિતો દિવ્ય ક્રીડાસુ નિરતો રામકૃષ્ણો સ્મર જપેત 87મો શ્લોક, અર્થાત જે માધવી લતામય મંડપમાં બેસીને દિવ્ય ક્રીડાઓમાં તત્પર છે, શ્રી ગરુડજી જેમની રક્ષા કરી રહ્યા છે, તે બલરામ તથા શ્રીકૃષ્ણનું ચિંતન કરતા રહીને મંત્ર જાપ કરવા જોઈએ. શ્રેષ્ઠ વૈષ્ણવોએ પૂર્વત પૂજન કરવું જોઈએ. ચક્રી એટલે ક, આઠમો સ્વર એટલે રૂ, તે યુક્ત હોય અને તેની સાથે વિસર્ગ પણ હોય તો કૃહ, આ એકાક્ષર મંત્ર થાય છે. કૃષ્ણ આ બે અક્ષરોનો મંત્ર છે, તેના આદિમાં ક્લિમ કૃષ્ણ આ ત્રણ અક્ષરોનો મંત્ર બને છે. તે એ વિભક્તયંત થવાથી ચાર અક્ષરનો ક્લિમ કૃષ્ણાય મંત્ર થાય છે. કૃષ્ણાય નમઃ આ પંચાક્ષર મંત્ર છે. ક્લિમ સંપુટિત કૃષ્ણપદ પછી પણ બીજો પંચાક્ષર મંત્ર છે, જેમ કે ક્લિમ કૃષ્ણાય ક્લિમ, ગોપાલાય સ્વાહા આ ષડક્ષર મંત્ર છે. ક્લિમ કૃષ્ણાય સ્વાહા આ પણ બીજો ષડક્ષર મંત્ર છે. કૃષ્ણાય ગોવિંદાય આ સપ્તાક્ષર મંત્ર સંપૂર્ણ સિદ્ધિઓને આપનારો છે. શ્રીમ રીમ ક્લિમ કૃષ્ણાય ક્લિમ આ બીજો સપ્તાક્ષર મંત્ર છે. કૃષ્ણાય ગોવિંદાય નમઃ આ નવાક્ષર મંત્ર છે. ક્લિમ કૃષ્ણાય ગોવિંદાય ક્લિમ આ પણ બીજો નવાક્ષર મંત્ર છે. ક્લિમ ગ્લોમ ક્લિમ શ્યામલાંગાય નમઃ આ દશાક્ષર સંપૂર્ણ સિદ્ધિપ્રદ છે. ફરીને પુનઃ આનો ઉચ્ચારણ કરું છું. ક્લિમ ગ્લોમ ક્લિમ શ્યામલ અંગ અંગાય નમઃ શ્યામલ આંગ આંગાયનમ અથવા તો શ્યામલા શ્યામલાંગાય નમઃ શ્યામલાંગાય નમઃ આ થાય. ક્લિમ ગ્લોમ ક્લિમ શ્યામલાંગાય નમઃ એટલે આ દશાક્ષર સંપૂર્ણ સિદ્ધિપ્રદ છે. બાલ વપુ છે કૃષ્ણાય સ્વાહા આ બીજો દશાક્ષર મંત્ર છે. ત્યાર પછી ગોપીજન શ્રીકૃષ્ણનું આ પ્રમાણે ધ્યાન કરવું. શ્રી વૃંદાવન વિપિન પ્રતોલિશુ નમત સંકુલ વલ્લી તતી સ્વન તર્જાલ વિઘટનેહી સુરભીણા વાતેન સંસેવિતે કાલિંદી પુલિને વિહારીણ મથો રાધેક જીવાતુકમ વંદે નંદકિશોરમ ઇન્દુવંદનમ અથવા તો નંદકિશોર મિન્દુવદનમ સ્નિગ્ધા સ્નિગ્ધ અંબુ દાડંબરમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 3 અધ્યાય 81 શ્લોક સંખ્યા 96. અર્થાત શ્રી વૃંદાવનની ગલીઓમાં ઝૂકેલી અને ફળ ફૂલોથી સમૃદ્ધ લતા વેલાઓની હારમાળા છે, તેમની અંદર ઘૂસીને અતિ હર્ષ વિહવળ કરનારો સુગંધિત વાયુથી યમુના તટને બધી બાજુથી સુવાસિત કરી રહ્યો છે. જ્યાં શ્રી રાધા રાણીના એકમાત્ર જીવનધન નાગનંદ કિશોર વિચરણ કરી રહ્યા છે. તેમનું મુખ ચંદ્રમાથી પણ વિશેષ મનોહર છે અને તેમની અંગકાંતિ મેઘોની શ્યામ મનોહર છબીને જ્ઞાત કરે છે. હું તે નટવર નંદકિશોરને વંદના કરું છું. હે મુનીશ્વર, આ મંત્રોની પૂજા પૂર્વોક્ત પદ્ધતિથી થાય છે એ જાણી લેવું જોઈએ. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. અર્થાત દેવકી પુત્ર ગોવિંદ વાસુદેવ જગદીશ્વર શ્રીકૃષ્ણ, હું તમારા શરણે આવ્યો છું, મને પુત્ર પ્રદાન કરો. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 3 અધ્યાય 81મો શ્લોક સંખ્યા 97-98. આ 32 અક્ષરોનો મંત્ર છે. એના નારદ ઋષિ ગાયત્રી અને અનુષ્ઠુપ છંદ તથા પુત્ર પ્રદાતા શ્રીકૃષ્ણ ભગવાન છે. ચારે પદો તથા બધા જ મંત્રથી તેમનો અંગન્યાસ કરે. ધ્યાન. વિજયેન યુતો રથસ્થિત પ્રસમાનીય સમુદ્ર મધ્યત પ્રદદત્તનયાન દ્વિજન્મને સ્મરણીયો વસુદેવ નંદન નંદન. સોમો શ્લોક સંખ્યાથી. અર્થાત જે અર્જુનની સાથે રથ પર બેઠા છે અને ક્ષીરસાગરથી લાવેલ બ્રાહ્મણના મરેલ પુત્રને તેઓ પાછો આપી રહ્યા છે, તે વાસુદેવ નંદન શ્રીકૃષ્ણનું ચિંતન કરવું જોઈએ. એમના 1,00,000 જપ અને ઘી મોરસ તથા મધ સેવા મધમેવા વગેરે મીઠા પદાર્થોમાં તૈયાર કરેલ તલથી 10,000 હોમ કરે. પહેલાંથી વૈષ્ણવ પીઠ પર અંગ દિગ્પાલ તથા શસ્ત્રો સહિત શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ. આ રીતે મંત્ર સિદ્ધ કરી લીધા પછી વંધ્યા સ્ત્રીને પણ પુત્ર થઈ શકે છે. ઓમ હ્રીમ હંસઃ સો અહમ સ્વાહા, આ 8 અક્ષરનો મંત્ર છે. આ પંચ બ્રહ્માત્મક મંત્રને બ્રહ્મા ઋષિ પરમા ગાયત્રી છંદ તથા પરમ જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ દેવતા કહ્યા છે. પ્રણો બીજ છે અને સ્વાહા શક્તિ છે. સ્વાહા હૃદયાય નમઃ, સોહમ શિરસે સ્વાહા, હંસ શિખાય વસટ, હૃલેખા કવચાય હું, ઓમ નેત્રાભ્યામ વોષટ, હરિહર અસ્ત્રાય ફટ. આ પ્રમાણ અંગન્યાસ કરે. સ બ્રહ્મા સ શિવો વિપ્રહ, સ હરિહિ સેવ દેવરાટ, સ સર્વરૂપ સર્વાખ્ય સો અક્ષર પરમ સ્વરાટ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 3 અધ્યાય 81 શ્લોક સંખ્યા 107. અર્થાત વિપ્રવર, તે શ્રીકૃષ્ણ જ બ્રહ્મા છે, તે જ શિવ છે, તે જ વિષ્ણુ છે અને તે જ દેવરાજ ઇન્દ્ર છે. તે જ બધા રૂપોમાં છે તથા બધા નામ તેમના જ છે. તે જ સ્વયં પ્રકાશમાન અવિનાશી પરમાત્મા છે. આ પ્રમાણે ધ્યાન કરીને 800,000 જપ અને દશાંશ હોમ કરે પૂજા પ્રણવાત્મક પીઠ પર અંગ અને આવરણ દેવતાઓની સાથે કરવી જોઈએ. આ પ્રમાણે મંત્ર સિદ્ધ થઈ ગયા પછી સાધકને તત્વમસી વગેરે મહાવાક્યોનું વિકલ્પ રહિત જ્ઞાન પ્રાપ્ત થાય છે. ક્લિમ ઋષિકેશાય નમઃ અષ્ટાક્ષર મંત્ર છે. આ મંત્રના બ્રહ્મા ઋષિ ગાયત્રી છંદ અને ઋષિકેશ દેવતા છે. સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિને માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. ક્લિમ બીજ છે તથા આઈ શક્તિ છે. બીજ મંત્રથી સળ અંગન્યાસ કરીને ધ્યાન કરવું અથવા પુરુષોત્તમ મંત્રને માટે કહેલી બધી વિધિ આ મંત્ર માટે પણ સમજવી જોઈએ. આ મંત્રના 100,000 જપ તથા ઘીથી 10,000 હોમ કરવા, સંમોહિનીના ફૂલોથી તર્પણ કરવું, જે સંપૂર્ણ કામનાઓની પ્રાપ્તિ કરાવનાર છે. શ્રીમ શ્રીધરાય ત્રૈલોક્ય મોહનાય નમઃ, આ 14 અક્ષરનો મંત્ર છે. આના બ્રહ્મા ઋષિ ગાયત્રી છંદ શ્રીધર દેવતા શ્રીમ બીજ અને આય શક્તિ છે. બીજથી સણંગન્યાસ કરે આમાં પણ પુરુષોત્તમ મંત્રની જેમ ધ્યાન પૂજન વગેરે કરવાના છે. 100,000 જપ અને ઘીથી દશાંશ હોમનું વિધાન છે. સુગંધિત શ્વેત પુષ્પોથી પૂજા અને હોમ વગેરે કરવા. હે વિપેન્દ્ર, આ પ્રમાણે કરવાથી સાધક સાક્ષાત શ્રીધર સ્વરૂપ થઈ જાય છે. અચ્યુતા અનંત ગોવિંદાય નમઃ, અચ્યુત અનંત ગોવિંદાય નમઃ અથવા અચ્યુતા અનંત ગોવિંદાય નમઃ આ મંત્ર છે. અને અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ આ 3 મંત્ર છે. પ્રથમના શૌનક ઋષિ અને વિરાટ છંદ છે. બાકીના 3 મંત્રોના ક્રમશ પારાશર વ્યાસ અને નારદ ઋષિ છે. છંદ આમનો પણ વિરાટ જ છે. પરબ્રહ્મ સ્વરૂપ શ્રી હરિ આ બધા મંત્રોના દેવતા છે. સાધકે આમના બીજ અને શક્તિ પણ પૂર્વોક્ત જ સમજવા. હવે ધ્યાન. શંખ ચક્ર ધર્મ દેવ ચતુર્બાહુ કિરી કિરીટનમ સર્વેર પ્યા સર્વેર પ્યાયુ ધૈર્યયુક્તમ ગરુડોપરી સંસ્થિતમ સનકાદિ મુનીન્દ્રેસ્તુ સર્વદેવ સર્વદેવે રૂપાસિતમ શ્રીભૂમિ સહિતમ દેવ દેવમ ઉદયાદિત્ય સન્નિભમ પ્રાતરુદ્યસ્ત સહસ્ત્રાસુ મંડલોપમ મંડક મંડલોપમ કુંડલમ સર્વલોકસ્ય રક્ષાર્થનમ રક્ષાર્થમનંતમ નિત્યમેવ હિ અભયમ વરદમ દેવમ પ્રયચ્છંતમ મુદાન્વિતમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 81 શ્લોક સંખ્યા 120-123. ભગવાન અચ્યુત શંખ અને ચક્ર ધારણ કરે છે. તેઓ તેજસ્વી હોવાથી દેવ કહેવાય છે. તેમને 4 ભુજાઓ છે. તેઓ મુગઢથી સુશોભિત છે. તેમના હાથોમાં સર્વ પ્રકારના આયુધ છે. તેઓ ગરુડ પર બેઠા છે. સનકાદિ મુનીશ્વર તથા સંપૂર્ણ દેવતા તેમની ઉપાસના કરે છે. તેમની બંને બાજુમાં શ્રીદેવી અને ભૂદેવી છે. તેઓ ઉદયકાળના સૂર્ય સમાન તેજસ્વી છે. તેમના કાનમાં સુંદર કુંડળ પ્રાતઃકાળે ઉગતા સૂર્યમંડળ સમાન અરુણ પ્રકાશથી સુશોભિત છે. તે વરદાયક દેવતા છે. સદા પરમાનંદથી પરિપૂર્ણ રહે છે અને સંપૂર્ણ વિશ્વની રક્ષાને માટે સદા સર્વને અભય પ્રદાન કરે છે. તેમનો ક્યાંય કોઈ કાળમાન થતો નથી. આ પ્રમાણે ધ્યાન કરીને એકાગ્ર ચિત્તે વૈષ્ણવ પીઠ પર ભગવાનની પૂર્વત પૂજા કરે એમનું પ્રથમ આવરણ અંગો દ્વારા સંપન્ન થાય છે. ચક્ર શંખ ગદા ખડગ મુસળ ધનુષ્ય પાસ તથા અંકુશ આ બધાનું બીજું આવરણ બને છે. સનકાદિ ચાર મહાત્મા તથા પરાશર, વ્યાસ, નારદ અને સોનકથી ત્રીજું આવરણ થાય છે. લોકપાલો દ્વારા ચોથું આવરણ પૂરું થાય છે. પાંચમા આવરણમાં વજ્ર વગેરે આયુધોની પૂજા થાય છે. આ મંત્રના 1,00,000 જપ અને ઘીથી દશાંશ હવન કરવામાં આવે છે. આ પ્રમાણે મંત્ર સિદ્ધ થઈ ગયા પછી ઉપાસક કામના પૂર્તિને માટે મંત્રનો પ્રયોગ કરી શકે છે. બિલીના વૃક્ષ નીચે તેના મૂળ પાસે બેસીને દેવેશ્વર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહીને રોગીનું સ્મરણ કરે અને તેનો સ્પર્શ કરીને 10,000 મંત્ર જપે. હે બ્રહ્મન, તે સ્પર્શ કરીને, જપ કરીને અથવા સાધ્યનું મનમાં સ્મરણ કરીને અથવા મંડળ બનાવીને રોગીને રોગથી મુક્ત કરી શકે છે. બાલ એટલે વ, પવન, ય આ બંને અક્ષર દીર્ઘ આકાર અને અનુસ્વાર્થ યુક્ત હોય અને જિંટીસ એકારથી યુક્ત જળ બ હોય ત્યાર પછી અતિ અર્થાત દકાર હોય અને તેના પછી વ્યવસાય પદના અંતમાં હૃદય નમઃનો પ્રયોગ થાય તો આ વ્યામ વેદ વ્યાસાય નમઃ, પેલું વ્યવસાય હતું એનું વ્યાસાય અહીં થઈ જાય છે. પેલો વ્યવસાયમાં કદાચ ભૂલ હોઈ શકે, ત્યાં વ્યાસાય પદ હોઈ શકે છે લખવામાં. તો વ્યામ વેદ વ્યાસાય નમઃ આ અષ્ટાક્ષર મંત્ર બને છે. આ મંત્ર સર્વની રક્ષા કરે. આના બ્રહ્મા ઋષિ અનુષ્ટુપ છંદ સત્યવતી નંદન વ્યાસ દેવતા વ્યામ બીજ અને નમઃ શક્તિ છે. દીર્ઘ સ્વરોથી યુક્ત બીજાક્ષર વ્યામ વ્યમ વ્યુમ વ્યેમ વ્યોમ વ્યહ દ્વારા અંગન્યાસ કરવો જોઈએ. ધ્યાન વ્યાખ્યા મુદ્રિકયા લસત કર તલમ સદ્યોગ પીઠસ્થિતમ વામે જાનું તલે દધાનમ પરમમ હસ્તમ સુવિદ્યાનિધિમ વિપ્રાવ્રાત વૃતમ પ્રસન્ન મનસમ પાથોરુહાર્ંગ ધૃતિમ પારાશર્ય મતી મતીવ પુણ્યચરિતમ વ્યાસમ સ્મરેત સિદ્ધયઃ. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 81મો શ્લોક સંખ્યા 136. જેમનો જમણો હાથ વ્યાખ્યાની મુદ્રામાં સુશોભિત છે, જે ઉત્તમ યોગ પીઠાસન પર બિરાજમાન છે, જેમણે પોતાનો ડાબો હાથ ડાબા ઘૂંટણ પર મૂકી રાખ્યો છે, જે ઉત્તમ વિદ્યાના ભંડાર બ્રાહ્મણોથી ઘેરાયેલા તથા પ્રસન્ન ચિત્ત છે, જેમની અંગકાંતિ કમળ જેવી તથા ચરિત્ર અત્યંત પુણ્યમય છે, તે પરાશર નંદન વેદ વ્યાસનું સિદ્ધિને માટે ચિંતન કરે, 8,000 મંત્રના જપ અને કીર્તિ દશાંશ હોમ કરે, પ્રથમ અંગોની પૂજા કરવી જોઈએ, પૂર્વ વગેરે ચાર દિશાઓમાં ક્રમશઃ પેલ, વૈશંપાયન, જેમિની અને સુમંતનું તથા ઈશાન વગેરે ખૂણાઓમાં ક્રમશઃ શ્રી સુખદેવ, રોમહર્ષણ, ઉગ્રસ્રવા તથા અન્ય મુનિઓનું પૂજન કરે, એમના બાહ્ય ભાગમાં ઇન્દ્ર વગેરે દિક્પાલો અને વજ્ર વગેરે આયુધોની પૂજા કરે. આ પ્રમાણે મંત્ર સિદ્ધ કરી લીધા પછી મંત્રોપાસક પુરુષ કવિત્વ શક્તિ, સુંદર સંતાન, વ્યાખ્યાન શક્તિ, કીર્તિ તથા સંપદાઓની નિધિ પ્રાપ્ત કરી લે છે. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 3 અધ્યાય 67 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.